શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 10 દત્તાત્રેયના જન્મ અને પ્રભાવની કથા. પુત્ર સુમતિએ કહ્યું. ત્યાર પછી ઘણો સમય વ્યતીત થયા બાદ બ્રહ્માજીના બીજા પુત્ર મહર્ષિ અત્રિએ પોતાની પરમ સાધ્વી પત્ની અનસુયાને જોયા, જે ઋતુસ્નાન કરી ચૂક્યા હતા. તેઓ સર્વાંગ સુંદરી હતા. તેમનું રૂપ મનને લોભાવનારું હતું. તેમને જોઈને મુનિએ કામયુક્ત થઈને મનમાં એવું ચિંતન કર્યું. તેમના ચિંતન સમયે જે વિકાર પ્રગટ થયો તેને વેગયુક્ત વાયુએ આમ તેમ અને ઉપર તરફ પહોંચાડી દીધો. તે અત્રિ મુનિનું તેજ બ્રહ્મ સ્વરૂપ શુક્લવર્ણ સોમરૂપ તથા રજોમય હતું. જ્યારે તે પડવા લાગ્યું તો તેને દસે દિશાઓએ ગ્રહણ કરી લીધી. તે જ પ્રજાપતિ અત્રિના માનસ પુત્ર ચંદ્રમા રૂપે અનસુયાજીથી ઉત્પન્ન થયા, જે સમસ્ત પ્રાણીઓના જીવનનો આધાર છે. ભગવાન વિષ્ણુએ સંતુષ્ટ થઈને પોતાના શ્રી વિગ્રહથી સત્વમય તેજને પ્રગટ કર્યું. તેનાથી દત્તાત્રેયજીનો જન્મ થયો. ભગવાન વિષ્ણુએ જ દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીને અનસુયાનું સ્તનપાન કર્યું. તેઓ અત્રિના બીજા પુત્ર હતા. હે હૈરાજ, કૃતવીર્ય ભારે ઉદંડ હતો. તેણે એકવાર મહર્ષિ અત્રિનું અપમાન કર્યું. આ જોઈને અત્રિના ત્રીજા પુત્ર દુર્વાસા, જે હજુ માતાના ગર્ભમાં જ હતા, ક્રોધપૂર્વક 7 જ દિવસમાં માતાના ઉદરમાંથી બહાર નીકળી આવ્યા. ગર્ભવાસજન્ય મહાન શ્રમ તથા પિતાના અપમાનજન્ય દુઃખ અને અમર્ષથી યુક્ત થઈને તેઓ હયરાજને તરત ભસ્મ કરી નાખવા ઉદ્ધત થઈ ગયા હતા. તેઓ તમોગુણના ઉત્કર્ષથી યુક્ત ભગવાન રુદ્રના અંશ હતા. આ પ્રમાણે અનસુયાના ગર્ભથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અંશભૂત 3 પુત્ર ઉત્પન્ન થયા. ચંદ્રમા બ્રહ્માના અંશ હતા. દત્તાત્રેય વિષ્ણુ ભગવાનના સ્વરૂપ હતા અને દુર્વાસાના રૂપમાં સાક્ષાત ભગવાન શંકરે જ અવતાર લીધો હતો. સોમો બ્રહ્મા ભવદ વિષ્ણુ દત્તાત્રેયો અભ્યજાયત દુર્વાસાહ શંકરો જગને વરદાના આદિ વોકશામ. 17 અધ્યાયનો 11 શ્લોક. દેવતાઓના વરદાન આપવાના કારણે આ ત્રણેય દેવતા ત્યાં પ્રગટ થયા હતા. ચંદ્રમા પોતાના શીતળ કિરણોથી તૃણ લતા વેલા અન્ન તથા મનુષ્યનું પોષણ કરે છે અને સદા સ્વર્ગમાં રહે છે. તેઓ પ્રજાપતિના અંશ છે. દત્તાત્રેય દુષ્ટ દૈત્યોનો સંહાર કરીને પ્રજાની રક્ષા કરે છે. તેઓ શિષ્ટજનો ઉપર અનુગ્રહ કરનારા છે. તેમને ભગવાન વિષ્ણુના અંશ જાણવા જોઈએ. દુર્વાસા અપમાન કરનારને ભસ્મ કરી નાખે છે. તેઓ શરીર દ્રષ્ટિ અને વાણીથી પણ ઉદ્ધત સ્વભાવના છે અને રુદ્રભાવનો આશ્રય લઈને રહે છે. આ પ્રમાણે પ્રજાપતિ મહર્ષિ અત્રિએ સ્વયં ચંદ્રમાને પ્રગટ કર્યા. શ્રી વિષ્ણુરૂપ દત્તાત્રેયજી યોગસ્થ રહીને વિષયોનો અનુભવ કરવા લાગ્યા. દુર્વાસા પોતાના પિતા માતાને છોડીને ઉન્મત્ત નામના ઉત્તમ વ્રતનો આશ્રય લઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. થોડો સમય પસાર થયા પછી જ્યારે રાજા કૃતવીર્ય સ્વર્ગમાં પધાર્યા અને મંત્રીઓ પુરોહિતો તથા કુરુવાસીઓએ રાજકુમાર અર્જુનને રાજ્યાભિષેક માટે બોલાવ્યો ત્યારે તેણે કહ્યું, મંત્રીઓ, જે ભવિષ્યમાં નરકમાં લઈ જનારું છે તે રાજ્ય હું ગ્રહણ કરીશ નહીં. જેના માટે પ્રજા પાસેથી કર લેવામાં આવે છે તે ઉદ્દેશ્યનું પાલન કરવામાં ન આવે તો રાજ્ય લેવું વ્યર્થ છે. વૈશ્યો પોતાના વેપારમાં થનારી આવકનો 12મો ભાગ રાજાને એટલા માટે આપે છે કે તેઓ રસ્તામાં લૂંટારા દ્વારા લૂંટાઈ ન જાય. રાજકીય અર્થરક્ષકો દ્વારા સુરક્ષિત રહીને તેઓ વેપારને માટે યાત્રા કરી શકે. ગોવાળો, ઘી અને છાસ વગેરેને તથા ખેડૂત અનાજનો 6ઠો ભાગ રાજાને આ જ ઉદ્દેશ્યથી આપે છે. જો રાજા વૈશ્યો પાસેથી આવકનો મોટો ભાગ લઈ લે તો તે ચોરનું કામ કરે છે. તેનાથી તેના ઇષ્ટ અને પૂર્ત કર્મોનો નાશ થાય છે. પણ્યા નામ દ્વાદશમ ભાગમ ભૂપાલાય વણિગજનમ ગજનઃ દત્વાર્થ રક્ષિર્ભી માર્ગે રક્ષિતો યાતિ દસ્યુતઃ ગોપાસ્વ ધૃત તક્રાદે ષડ ભાગમ ચ કૃષિબલાહા દત્વા અન્યદ ભૂભુજે દર્ધ્યુદ્ધી ભાગમ તતો અધિકમ પણ્યાદી નામ શેષાણામ વણિજો ગૃહસ્તત સ્તતઃ ઇષ્ટાપૂર્ત વિનાશાય તદ્રા અગ્ન શોર ધર્મિણઃ. 18મા અધ્યાયના 3 થી 5 એક દ્વિતીયાંશ શ્લોક સંખ્યા. જો રાજાને કર આપીને પણ પ્રજાએ બીજી પ્રવૃત્તિઓનો આશ્રય લેવો પડે, તેની રક્ષા રાજા સિવાય કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા થાય તો તે અવસ્થા કર લેનાર રાજાને અવશ્ય નરકમાં જવું પડે છે. પ્રજાની આવકનો જે છઠ્ઠો ભાગ છે તેને પૂર્વકાળમાં મહર્ષિઓએ રાજાને માટે પ્રજાની રક્ષાનું વેતન નિશ્ચિત કરેલું છે. જો ચોરોથી તે પ્રજાની રક્ષા ન કરી શકે તો તેનું રાજાને જ પાપ લાગે છે. તેથી જો હું તપસ્યા કરીને પોતાની ઈચ્છા અનુસાર યોગીનું પદ પ્રાપ્ત કરી લઉં તો હું પૃથ્વીના પાલનની શક્તિથી યુક્ત એકમાત્ર રાજા થઈ શકું છું. આવી દશામાં પોતાની જવાબદારીનો પૂરો ભાગ વહન કરવાના કારણે મારે પાપનો ભાગી થવું નહીં પડે. તેના નિશ્ચયને જાણીને મંત્રીઓની મધ્યમાં બેઠેલા પરમ બુદ્ધિમાન વયોવૃદ્ધ મુનિશ્રેષ્ઠ ગર્ગે કહ્યું, રાજકુમાર, જો તમે રાજ્યનું યથાવત પાલન કરવા માટે આવું કરવા ઈચ્છો છો તો મારી વાત સાંભળો અને એવું જ કરો. મહાભાગ દત્તાત્રેય મુનિ સહ્ય પર્વતની ગુફામાં રહે છે. તમે તેમની આરાધના કરો, તેઓ ત્રણેય લોકની રક્ષા કરે છે. દત્તાત્રેયજી યોગ મુક્ત પરમ સૌભાગ્યશાળી સર્વત્ર સમદર્શી તથા વિશ્વપાલક ભગવાન વિષ્ણુના અંશરૂપે આ પૃથ્વી પર અવતીર્ણ થયા છે. તેમની આરાધના કરીને ઇન્દ્રે દુરાત્મા દૈત્યો દ્વારા છીનવી લીધેલા પોતાના પદને પ્રાપ્ત કર્યું તથા દૈત્યોને મારીને ભગાડી દીધા. અર્જુને પૂછ્યું, મહર્ષે, દેવતાઓએ પરમ પ્રતાપી દત્તાત્રેયજીની આરાધના કઈ રીતે કરી હતી તથા દૈત્યો દ્વારા છીનવી લીધેલા ઇન્દ્રપદને દેવરાજે કઈ રીતે પ્રાપ્ત કર્યું હતું? ગર્ગે કહ્યું, પૂર્વકાળમાં દેવતાઓ અને દૈત્યોમાં બહુ ભયંકર યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં દૈત્યોનો નાયક સેનાપતિ જંભ હતો અને દેવતાઓના સ્વામી ઇન્દ્ર તેમને યુદ્ધ કરતા એક દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયું. પછી દેવતા હારી ગયા અને દૈત્ય વિજયી થયા. વિપ્રચિતિ વગેરે દાનવોએ જ્યારે દેવતાઓને પરાસ્ત કરી દીધા ત્યારે તેઓ યુદ્ધથી ભાગવા લાગ્યા. હવે તેમનામાં શત્રુઓનો જીતવાનો ઉત્સાહ ન રહ્યો. પછી તેઓ દૈત્ય સેનાના વધની ઈચ્છાથી બૃહસ્પતિની પાસે આવ્યા અને તેમની તથા વાલખિલ્ય વગેરે મહર્ષિઓની સાથે બેસીને મંત્રણા કરવા લાગ્યા. બૃહસ્પતિજીએ કહ્યું, દેવતાઓ, તમે અત્રિના તપસ્વી પુત્ર દત્તાત્રેયની પાસે જાઓ અને તેમને ભક્તિથી સંતુષ્ટ કરો. તેમનામાં વરદાન આપવાની શક્તિ છે. તેઓ તમને દૈત્યોનો નાશ કરવા માટે વરદાન આપશે. ત્યાર પછી તમે બધા મળીને દૈત્યો અને દાનવોનો વધ કરી શકશો. ગર્ગે કહ્યું. એમને આ પ્રમાણે કહ્યા પછી દેવતાઓ દત્તાત્રેયના આશ્રમ પર ગયા અને ત્યાં લક્ષ્મીજી સાથે તે મહાત્માના દર્શન કર્યા. સર્વપ્રથમ તેમણે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તેમને પ્રણામ કર્યા અને પછી સ્તુતિ કરી. ભક્ષ્ય ભોજ્ય અને માળાઓ વગેરે વસ્તુઓ ભેટ કરી. આ પ્રમાણે તેઓ આરાધનામાં લાગી ગયા. ત્યારે દત્તાત્રેયજી ચાલતા તો દેવતા પણ તેમની પાછળ પાછળ જતા. જ્યારે તેઓ ઊભા રહેતા તો દેવતાઓ પણ ઊભા રહી જતા અને જ્યારે તેઓ ઊંચા આસન પર બેસતા તો દેવતા નીચે ઊભા રહીને તેમની ઉપાસના કરતા. એક દિવસ ચરણમાં પડેલા દેવતાઓને દત્તાત્રેયજીએ પૂછ્યું, તમારે શું જોઈએ છે જે મારી આ પ્રમાણે સેવા કરી રહ્યા છો? દેવતા બોલ્યા, મુનિશ્રેષ્ઠ, જંપ વગેરે દાનવોએ ત્રિલોકી પર આક્રમણ કરીને ભૂલોક ભૂરોલોક વગેરે પર અધિકાર કરી લીધો છે અને સંપૂર્ણ યજ્ઞભાગ પણ હરી લીધો છે. તેથી આપ અમારી રક્ષા માટે તેમના વધનો વિચાર કરો. આપની કૃપાથી અમે પુનઃ સ્વર્ગલોક પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. હે જગન્નાથ, આપ નિષ્પાપ અને નિર્લેપ છો. વિદ્યાના પ્રભાવથી શુદ્ધ થયેલા આપના અંતઃકરણમાં જ્ઞાનના કિરણો વિસ્તરી રહ્યા છે. દત્તાત્રેયજીએ કહ્યું, દેવતાઓ, એ સાચું છે કે મારી પાસે વિદ્યા છે અને હું સમદર્શી પણ છું. તેમ છતાં નારીના સંગથી હું દૂષિત થઈ રહ્યો છું, કેમ કે સ્ત્રીનો નિરંતર સહયોગ દોષનું કારણ બને છે. તેમના પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું, દ્વિજશ્રેષ્ઠ, આ સાક્ષાત જગન્માતા લક્ષ્મી છે. એમનામાં પાપનો લેશ પણ નથી, તેથી એ કદી દૂષિત થતા નથી. જેમ સૂર્યના કિરણો બ્રાહ્મણ અને ચાંડાળ બંને પર પડે છે પરંતુ અપવિત્ર થતા નથી. દેવતાઓ નામ કહ્યા પછી દત્તાત્રેયજીએ હસીને કહ્યું, જો તમારો આવો જ વિચાર છે તો બધા અસુરોને યુદ્ધ માટે અહીંયા મારી સામે બોલાવી લાવો. વિલંબ ન કરો. મારા દૃષ્ટિપાત જન્ય અગ્નિથી તેમના બળ અને તેજ બંને ક્ષીણ થઈ જશે અને એ રીતે બધા મારી દ્રષ્ટિ પડીને નષ્ટ થઈ જશે. તેમની આ વાત સાંભળીને દેવતાઓએ મહાબળી દૈત્યોને યુદ્ધ માટે લલકાર્યા તથા તે ક્રોધપૂર્વક દેવતાઓ ઉપર તૂટી પડ્યા. દૈત્યોનો માર ખાઈને દેવતા ભયભીત થઈ ગયા અને શરણ પામવાની ઈચ્છાથી તરત જ ભગવાન દત્તાત્રેયના આશ્રમ પર ગયા. દૈત્યો પણ દેવતાઓને કાળના હવાલે કરવા માટે ત્યાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે મહાબળી દત્તાત્રેયને જોયા. તેમના વામ ભાગમાં ચંદ્રમુખી લક્ષ્મીજી બિરાજમાન હતા, જે તેમના પ્રિય પત્ની તથા સંપૂર્ણ જગતના લોકોનું કલ્યાણ કરનારા છે. તે સર્વાંગ સુંદરી લક્ષ્મી સ્ત્રી સમુચિત સંપૂર્ણ ઉત્તમ ગુણોથી વિભૂષિત હતા અને મીઠી વાણીમાં ભગવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમને સામે જોઈને દૈત્યોના મનમાં તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. પોતાના કામ વેગને તે રોકી ન શક્યા. હવે તો તેમણે દેવતાઓનો પીછો છોડી દીધો અને લક્ષ્મીજીને હરી જવાનો વિચાર કર્યો. તે પાપથી મોહિત થઈ જવાના કારણે તેમની સંપૂર્ણ શક્તિ ક્ષીણ થઈ ગઈ. તેઓ આસક્ત થઈને પરસ્પર કહેવા લાગ્યા, આ સ્ત્રી ત્રિભુવન સારભૂત રત્ન છે, જો એ અમારી થઈ જાય તો કૃતાર્થ થઈ જઈએ. તેથી આપણે તેને પાલખી પર બેસાડી દઈએ અને આપણે ઘરે લઈ જઈએ. આ વિચાર નિશ્ચિત કરી લીધો. પરસ્પર આવી વાતો કરીને તે કામી દૈત્યો આસક્તિપૂર્વક ત્યાં ગયા અને લક્ષ્મીજીને પાલખીમાં બેસાડીને તેને માથા ઉપર મૂકીને પોતાના સ્થાન તરફ ચાલતા થયા. ત્યારે દત્તાત્રેયજીએ હસીને દેવતાઓને કહ્યું, સૌભાગ્યથી લક્ષ્મી દૈત્યોના માથા ઉપર ચડી ગઈ. હવે તમે આગળ વધો, હથિયાર ઉપાડીને દૈત્યોનો વધ કરો. હવે આમનાથી ડરવાની જરૂર નથી, મેં એમને નિસ્તેજ કરી દીધા છે તથા પરાઈ સ્ત્રીના સ્પર્શથી તેમનું પુણ્ય નાશ પામ્યું છે, તેથી બધા શક્તિહીન થઈ ગયા છે. ત્યાર પછી દેવતાઓએ અસ્ત્ર શસ્ત્ર લઈને દૈત્યોને મારવાનો આરંભ કર્યો. લક્ષ્મી તેમના માથા ઉપર બેઠા હતા તેથી તે બધા નષ્ટ થઈ ગયા. ત્યાર પછી લક્ષ્મીજી મહામુનિ દત્તાત્રેયજીની પાસે આવી ગયા. તે સમયે બધા દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. દૈત્યોના નાશથી તે બહુ પ્રસન્ન હતા. પછી ભગવાન દત્તાત્રેયજીને પ્રણામ કરીને દેવતા સ્વર્ગમાં ચાલ્યા ગયા અને પૂર્વવત નિશ્ચિંત થઈને રહેવા લાગ્યા. રાજન, તમે પણ જો પોતાની ઈચ્છા અનુસાર અનુપમ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા ચાહતા હો તો તરત તેમની આરાધના શરૂ કરી દો. ગર્ગમુનિની વાત સાંભળીને રાજા કાર્તવીર્યે દત્તાત્રેયજીના આશ્રમ પર જઈને તેમનું ભક્તિપૂર્વક પૂજન કર્યું. તે તેમના પગ દબાવતો, તેમના માટે માળા, ચંદન, ગંધ, જળ અને ફળ વગેરે સામગ્રી પ્રસ્તુત કરતો, ભોજનના સાધનો અને વાસણ સાફ કરતો હતો. એનાથી સંતુષ્ટ થઈને મુનિએ કાર્તવીર્યને કહ્યું, અરે ભાઈ, તમે જુઓ છો મારી પાસે આ સ્ત્રી બેઠેલી છે, હું તેના ભોગથી નિંદાપાત્ર બની રહ્યો છું, તેથી મારી સેવા તમારે કરવી ન જોઈએ. હું કંઈ પણ કરવામાં અસમર્થ છું, તમે તમારા ઉપકાર માટે કોઈ શક્તિશાળી પુરુષની આરાધના કરો. તેમના પ્રમાણે કહેવાથી અર્જુનને ગર્ગની વાતનું સ્મરણ થઈ આવ્યું. તેણે દત્તાત્રેયને પ્રણામ કરીને કહ્યું, અર્જુન બોલ્યો, દેવ, આ પોતાની માયાનો આશ્રય લઈને મને પોતાની માયામાં કેમ નાખી રહ્યા છો? આપ સર્વથા નિષ્પાપ છો, એ જ પ્રમાણે આ દેવી પણ સંપૂર્ણ જગતના જનની છે. અર્જુન નામ કહેવાથી ભગવાને સંપૂર્ણ ભૂમંડળને વશમાં કરનારા મહાભાગ કાર્તવીર્યને કહ્યું, રાજન, તમે મારા ગૂઢ રહસ્યનું કથન કર્યું છે, તેથી હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. કાર્તવીર્ય કહ્યું, દેવ, જો આપ મારા પર પ્રસન્ન છો તો મને એવી ઉત્તમ ઐશ્વર્ય શક્તિ આપો જેથી હું પ્રજાનું પાલન કરું અને અધર્મનો ભાગી ન બનું. હું બીજાના મનની વાત જાણી લઉં તથા યુદ્ધમાં કોઈ મારો સામનો ન કરી શકે. યુદ્ધ કરું ત્યારે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય, પરંતુ તે એટલી હલકી હોય જેથી મારા શરીર પર તેનો ભાર ન પડે. પર્વત, આકાશ, જળ, પૃથ્વી, પૃથ્વી અને પાતાળમાં મારી અબાધ ગતિ હોય, મારો વધ મારા કરતાં શ્રેષ્ઠ પુરુષના હાથે થાય. જો કદી હું કુકર્મમાં પ્રવૃત્ત થાવ તો મને સન્માર્ગ દેખાડનાર ઉપદેશક પ્રાપ્ત થાય, મને શ્રેષ્ઠ અતિથિ પ્રાપ્ત થાવ અને નિરંતર દાન કરવા છતાં મારું ધન કદી ક્ષીણ ન થાવ. મારું સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ રાષ્ટ્રમાં ધનનો અભાવ દૂર થઈ જાય તથા આપમાં મારી અનન્ય ભક્તિ રહે. દત્તાત્રેયજી બોલ્યા, તમે જે વરદાન માગ્યા છે તે બધું તમને પ્રાપ્ત થશે. તમે મારી કૃપાથી ચક્રવર્તી સમ્રાટ થશો. સુમતિ કહે છે, ત્યાર પછી દત્તાત્રેયજીને પ્રણામ કરીને અર્જુન પોતાને ઘેર ગયો અને સમસ્ત પ્રજા અને આમત્ય વર્ગના લોકોને એકત્રિત કરીને તેણે રાજ્યાભિષેક ગ્રહણ કર્યો. તેના અભિષેકને માટે ગંધર્વ, શ્રેષ્ઠ અપ્સરાઓ, વશિષ્ઠ વગેરે મહર્ષિ, મેરુ વગેરે પર્વત ગંગા વગેરે નદીઓ અને સમુદ્ર, પાકર વગેરે વૃક્ષ, ઇન્દ્ર વગેરે દેવતા, વાસુકી વગેરે નાગ, ગરુડ વગેરે પક્ષી તથા નગર અને રાજ્યના નિવાસી પણ આવ્યા હતા. શ્રી દત્તાત્રેયની કૃપાથી અભિષેકની સંપૂર્ણ સામગ્રી આપમેળે એકત્રિત થઈ ગઈ હતી. પછી તો બ્રહ્મા વગેરે દેવતાઓએ હોમને માટે અગ્નિ પ્રજ્વલિત કર્યો તથા સાક્ષાત નારાયણ સ્વરૂપ દત્તાત્રેયજી તથા અન્ય મહર્ષિઓએ સમુદ્ર અને નદીઓના જળથી અર્જુનનો રાજ્યાભિષેક કર્યો. રાજ્ય સિંહાસન પર આસીન થતાં જ હે નરેશ, અધર્મનો નાશ અને ધર્મની રક્ષા માટે ઘોષણા કરાવી. દત્તાત્રેયજી પાસેથી ઉત્તમ શક્તિ પ્રાપ્ત કરીને તેઓ બહુ શક્તિશાળી થઈ ગયા. રાજાની ઘોષણા આ પ્રકારની હતી, આજથી મારા સિવાય કોઈ પણ શસ્ત્ર ગ્રહણ કરશે અથવા બીજાની હિંસામાં પ્રવૃત્ત થશે તે લૂંટારો માનવામાં આવશે અને મારા હાથે તેનો વધ થશે. આવી આજ્ઞા આપ્યા પછી તે રાજ્યમાં મહાપરાક્રમી નરશ્રેષ્ઠ રાજા અર્જુન સિવાય બીજો કોઈ મનુષ્ય શસ્ત્ર ધારણ કરતો ન હતો. સ્વયં રાજા જ ગામ, ખેતર, પશુઓ તથા દ્વિજાતિઓની રક્ષા પણ કરતા હતા. તપસ્વીઓ તથા વેપારીઓની રક્ષા પણ સ્વયં કરતા હતા. લૂંટારા, સર્પ, અગ્નિ તથા શસ્ત્ર વગેરેથી ભયભીત મનુષ્યોનું તથા અન્ય પ્રકારની આપત્તિઓથી ગ્રસ્ત થયેલા માનવોનો તેઓ સ્મરણ કરવા માત્રથી તત્કાળ ઉદ્ધાર કરી દેતા હતા. તેમના રાજ્યમાં ધનનો અભાવ કદી થતો ન હતો. તેમણે અનેક એવા યજ્ઞો કર્યા જેમાં બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા આપવામાં આવતી હતી. તેમણે કઠોર તપસ્યા કરી અને યુદ્ધમાં પણ મહાન પરાક્રમ દેખાડ્યું. તેમની સમૃદ્ધ અને વધી રહેલું સન્માન જોઈને અંગિરા મુનિએ કહ્યું, અન્ય રાજાઓ યજ્ઞ, દાન, તપસ્યા અથવા સંગ્રામમાં પરાક્રમ દેખાડવામાં કાર્તવીર્યની બરાબરી કરી શકતા નથી. રાજા અર્જુને જે દિવસે દત્તાત્રેય પાસેથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી તે દિવસ આવે ત્યારે તેમના માટે યજ્ઞ કરતો હતો અને સંપૂર્ણ પ્રજા પણ રાજાને પરમેશ્વરની પ્રાપ્તિ થયેલી જોઈને તે દિવસે એકાગ્ર ચિત્તે દત્તાત્રેયજીનું યજન કરતી હતી. આ પ્રમાણે ચરાચર ગુરુ ભગવાન વિષ્ણુના સ્વયંભૂત મહાત્મા દત્તાત્રેયના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું. શંખ, ચક્ર, ગદા અને સારંગ ધનુષ્ય ધારણ કરનારા અનંત અને અપ્રમેય ભગવાન વિષ્ણુના અનેક અવતારોનું પુરાણોમાં વર્ણન છે. જે મનુષ્ય તેમના પરમ સ્વરૂપનું ચિંતન કરે છે તે સુખી થાય છે અને સંસારથી તેનો શીઘ્ર ઉદ્ધાર થઈ જાય છે. તે આદિ અંતરહિત ભગવાન વિષ્ણુ અધર્મના નાશ અને ધર્મના પ્રચાર માટે જ સંસારની રક્ષા અને પાલન કરે છે. હવે હું આજ પ્રમાણે પિતૃભક્ત રાજર્ષિ મહાત્મા અલર્કના જન્મનું વૃતાંત કહું છું. કેમ કે દત્તાત્રેયજીએ તેમને જ યોગનો ઉપદેશ કર્યો હતો. અધ્યાય 10 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.